મને આત્મા નો ભાન નથી તો લોકો પાકડાવે તો આત્મા કહી દે મને આત્મા નું ભાન છે. મેં ચક્કર ઘણે કઈ ભાન થાય તો ભાન વાળા કેવા હોય તે ભગવાન કેવાય. શું કેવાય? આત્માન બનવાનું શું કેવાય? ભગવાન કેવાય. આ બાબલા હોતા છે એ પૂછે છે આપે અનુભૂતિ કરી છે? અનુભૂતિ હું આ દેહ માં રહેતો જ નથી 20 વર્ષ થી. આ વાણી કોણ બોલે છે જાણો છો? ટેપ રેકર બોલે છે, ઓરિજિનલ ટેપ રેકર. શું બોલે છે? અને હું મારે પોતાના સ્વરૂપ તમે કઈ રીતે પ્રાપ્ત કર્યું? નકલ કરી છે. હા, નકલ કરનારા નીકળ્યા. નકલ તો બધા બધા બાવા કરે તો નહીં થાય. બીજી રીતે મળે એમ નથી. મને નકલ તો થાય એવું નથી. બીજી રીતે મળે એમ નથી તો દિસ ઇઝ બટ નેચરલ. મને કેવી રીતે પ્રાપ્ત થયું? દિસ ઇઝ બટ નેચરલ. આ બધું નકલો થઈ ગઈ. આ બધા જે બાવા દેખાય છે બધી બધી નકલો કરી બેઠેલા. અહીં નકલ ના હોય. બીજા કોઈ માટે હોપ નથી? બીજા કોઈને માટે હોપ નથી? જેનો યોગ છે તેનો હોય. એવું ના હોય. આ બધા મોટ વાળા છે ને બધા કરતા. કર્મ ના બંધાય મુક્તિ થાય. કર્મ ના બંધાય તો મુક્તિ થાય. કર્મ બંધાય નહીં તો શું થાય? મુક્તિ થાય. સુરેન્દ્રભાઈ પૂછે છે કે મોક્ષ એ હોપ ની નિષ્પત્તિ છે? આશા ની હોપ ની નિષ્પત્તિ છે? હોપ હોપ આશા. મોક્ષ પોતાનો સ્વભાવ છે. તો પછી આ લોકો વારંવાર એની પ્રાપ્તિ માટે કેમ રસ્તા બતાવ્યા? વારંવાર લોકો એની પ્રાપ્તિ માટે ના જ રસ્તા કેમ બતાવ્યા? કોઈને જોઈતો નથી ખરી રીતે તો બધા કોઈ સાચો નીકળ્યો નથી. અને જો સાચો નીકળે ને તેને આ મળ્યા વગર રહે એવું નથી. કઈ ને કઈ તો અને ચોર છે. એ લાડવા પણ નહીં પણ બીજો માન તાર માન આમ તું કોણ આમ તું ક્યાં આમ તું ક્યાં આમ આમ આમ એમાં પ્રતિભા એના કરતા જાનવરો સારા છે. એ તૂટી રહ્યા બિચારા મનુષ્ય જાનવર માં જવા લાગે. અમે એટલે અહંકાર નહી. અહંકાર ખલાસ થાય તો અહંકાર ખલાસ થઈ જગ્યા જોઈ ત્યાં તો કેવી રીતે કહો છો? અહીંયા આત્માની ભૂતિ છે. અહંકાર કેવી રીતે મિટાવો? નકલ ના હોય. આ નકલી ચીજ નથી. આ અસલી ચીજ છે. કરી કરી ફરી છે એમાં દાડો ભરે નહી. એ બધી કલ્પિત વસ્તુઓ છે. કેવી છે અત્યાર સુધી? અત્યાર સુધી તમે બધા પાપ મોક્ષ માગવાથી થોડો મળી જાય છે. માગવાથી બધું જ મળી જાય. મોક્ષ જાતા હોય તો શું કહ્યું? મોક્ષ જાતા હોય તો એ પોતે મોક્ષમાં રહેતા હોય તો બાકી બહાર મોક્ષ ની વાતો કોઈ કરવી જ નહીં. મોક્ષ ની વાત બહાર કોઈ કરવી નહીં. ધર્મ ની વાત કરવી. તમે હારા ધર્મ પચડાવશે. શું કે છે? મોક્ષ દાતા કઈથી ખોળવા? હા અહીં એકલા જ છે. જયારે આવવું હોય ત્યારે આવજો. નહી તો તાર ભાઈ ને ભાઈ બંધ ને મોક્ષ મળે ત્યાં પછી આવ્યું એને ચાર ચાક્યા તમે અમે જેને પકડ્યા હોય એ ગુરુ એમને તમને એકાદ પગથિયે તો ચડ્યા જ માટે તમારો ઉપકાર માનવાનો બાકી હા આ બધા ગુરુઓ છે તે ભારે ગુરુ છે કેવા છે ગુરુ નો અર્થ થાય બારે બારે વચ્ચે ડૂબે એની પર બેઠા એ બધા ડૂબે કારણ કે ગુરુ કિલ્લી નથી એની પાસે આજના બધા ગુરુઓ પાસે ગુરુ કિલ્લી નામ નથી ગુરુ કિલ્લી સમજ્યા તમે ગુરુ કિલ્લી ભગવાને કહ્યું ગુરુ ગુરુ અને ગુરુ થવું હોય ગુરુ કિલ્લી રાતે રાખજે કે અને સુઈ ડૂબી ને બધા ડૂબાવી છે અને આ ધ્યાન શાનું કરાવે છે તમે કેવી રીતે કરો છો મને કહો ને હું તમને અમદે પાડું આત્મવિચાર આત્મા નિર્વિકલ્પ છે હું કોણ છું એ પ્રશ્ન ઉભો કરવાનો અને એને વિચારવાનો પ્રશ્ન ઉભો થાય એ તો નિર્વિકલ્પ દશામાં રહેતા હોય ગુરુ મહારાજ તો આપણે નિર્વિકલ્પ હારે હું કોણ છું કોણ પણ જે રીતે ધ્યાન કરતા મને કહો તો ખરા એમાં આત્મા સમિતિ હોય નઈ વાત જ મારે પાતાંજલિ એ બતાવ્યું કણાકે બતાવ્યું બધા હોવાનું પોતાએ બતાવ્યું છે સ્વાંખ્ય ને યોગ બતાવ્યા એમ જાત જાતનું બધું બતાવ્યું છે એમાં આત્મા ના હોય આત્મા તો વેદાંતમાં નથી પાતાંજલિ પણ ક્યાંથી હોય તેને પછી આ વચ્ચે સ્ટેન્ડર્ડ માટે છે આ બધા સ્ટેન્ડર્ડ છે બધા સ્ટેન્ડર્ડ ખોટા નથી સ્ટેન્ડર્ડ ભણવું જ પડશે ને એમને ગ્રેજ્યુએટ થયા ખરું એમને ગ્રેજ્યુએટ થવાય સ્ટેન્ડર્ડ પણ પડે ત્યાં સ્ટેન્ડર્ડ હિસાબ બધું સાચું છે આ દુનિયા કંઈ ખોટા નથી કોઈ માણસ માસ્તરો હાથા છે અને એમની પાસે શિષ્ય હાથા છે આ તો જેને મુક્તિ જોઈતી હોય જેને સંસારમાંથી મુક્ત જ થવું છે તેને અહીં પ્લાન કોણ બીજા અહીં કોઈનું કામ જ નહીં આગળ તમે સમજાવ્યું વાત મારી કોને કોને કોમનો જેને કેવળ મુક્તિ જ જોઈતી હોય તેને આત્મા પરમાત્માની વાત કરવી હોય તો અહીં સંસ્થાની વાત ના હોય બરાબર ને અહીં ધ્યાન ધ્યાન ના હોય અહીં તો હા આ ભાઈ અત્યારે બેઠા છે ને સરકારે ધ્યાનમાં ક્યાં બધા આ બેઠા છે વાતો કરતા હોય તીકડે ધ્યાનમાં હોય કેવું ધ્યાન હોય કેવું હોય નકલ ના હોય નિર્વિકલ્પ ની નકલ ના હોય વિકલ્પ ની નકલો હોય ત્યાં ની હોય વિકલ્પ ની હોય નિર્વિકલ્પ ના હોય વિકલ્પ ની નકલ હોય તો ભાઈ કદાચ કશે કેવી રીતે તમને થઈ ગયું નકલ કરી શકા નકલ કરી શકે એક સ્ટેપ ચડવા માટે વાત કરું હજુ આત્મા તો બહુ છે રહ્યો પણ એક સ્ટેપ જ હતા શું નામ કહ્યું છે રાજેન્દ્ર રાજેન્દ્ર રાજુ અત્યારે કોઈ કે કોઈ સાથે બેઠા હોય સસરા ને બધા પાસે અને કોઈ આવીને કે આ રાજેન્દ્ર નલાયક ને મૂર્ખ માણસ છે તે તમને કશું અસર થાય ખરું શું થાય નહીં થાય સમતા રે અને એવું કહો કે મૂર્ખ છે એવું છે એવું કેવું કહો આ મૂર્ખ છે એવું એવું કહો મારે શું છે શું કે છે મારે શું છે રાજેન્દ્ર તમારા નામ પર બોલે તો તમને આવરું ના જાય મને અસર નહીં થાય મને અસર નહીં મને અસર ના થાય કે અરે ગધું કપે તો 5000 રૂપિયા પગાર ના આવ્યા હોય ને ગધું કપે અસર ના થાય અનુભવ જયારે વધારે થાય તો નથી અનુભવ થયો નથી કર્યો ખરો આદિવ્યાધિક ઉપાધિ જોઈ લી હે ગમે છે તમને આદિવ્યાધિ ઉપરી આદિવ્યાધિ ઉપરી કોને કે છે આદિવ્યાધિ ઉપરી કોને કે છે બધાનો સમય તો નથી લેતો ને કારણ કે પામ્યા છે ને એવું પામે છે કે એક એક ક્ષણ પણ ચિંતા ના થાય, વરી ના થાય, ક્લેશ ના થાય, આધી ના હોય, વ્યાધી ના શું કરી ના હોય, નિરંતર સમાધિ હરકત પામે. તો એમની શી ઈચ્છા હોય કે આવું લોકો કેમ પામે એવી એમની ઈચ્છા થઈ ગયેલી કેવી તમને ખબર પડે ને. એટલે આ વાર્તા થતી હોય તો એમને લાગણી રહેવું છે. શું રે તમને ગમ્યું ને આ વાત? અમે બધી આ કાપી નાખીએ છીએ ને શું કારણ કે આ બધા સ્ટેન્ડર્ડો છે. જે તમારે આત્મા જોઈ છે, મુક્તિ જોઈ છે, ભગવાન એ કરવું હોય તો આ સ્ટેન્ડર્ડ હોય તો યુઝલેસ છે. અને જો તમારે આ સ્ટેન્ડર્ડ જોઈતો હોય તો એ તારે કરેક્ટ છે. તો જો ને એ તો અમે કહું મારે મોક્ષ જોઈએ છે. એટલે અમારે એને કાપી નાખવાનું બધું આ યુઝલેસ છે. રિલેટિવ, ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે એન્ડ યુ આર પરમાનન્ટ. પરમાનન્ટ ભાન નથી ને એના માટે ભાઈ હોય એના માટે જ હું આવ્યો છું ભાન કરાવવા. ભાન હોત તો આવત જ શું કરવા? એનું જો ભાન હોત તો આવત જ શું કરવા? હા એ અહીં ભાન થશે નહીં, બધું અહીં તો બધું થશે. ભાન તો એકલું હોય ને તો પણ ભાન જોડે બીજું જોઈએ ના છે. ભાન જોડે જ્ઞાન જોઈએ, એની જોડે ચારિત્ર જોઈએ. ભાન ને દર્શન કહ્યું છે. શું કહ્યું છે? ભાન ને દર્શન કહ્યું છે. સમ્યક દર્શન. શું કહ્યું છે? આ મિથ્યા દર્શન કહ્યું હતું તે આખું બદલાઈ ગયું. આજે જાણી બુજી કીધા ગુના છે ને, તો કે આમાં જો જાણતા હોય તો પછી ગુના શું કરવા કરે એમ? ના એ તો એવું નહીં કેતા. એ એવું કે છે કે જાણી બુજીને ગુના કર્યા હોય તો પાકી સજા, પાકી સજા થાય. એટલે મન વચન કયા થી પાકી સજા, અને અંજાણે કર્યા હોય તો કાચી જેલ થાય. એવું કે છે. વાંચ્યું તમે? સમજાવ્યું તમને? એવું કહેવાય મને જાણી બુજીને કર્યું હોય પાકી જેલ થશે, અને અંજાણે કયા છે કાચી જેલ થશે. એ કે છે આપણે જાણતા હોઈએ છતાં વૃત્તિઓ વધારે મુક્ત કેમ થાય છે? બધું શુષ્ક જ્ઞાન જાણ્યું છે. કેવું? આપડે બપૈયા બે જાત ના હોય તમે જોઈ લે, એક બે ને ઉછેરીએ તો પછી એકને એકને પપૈયા આવ્યા કરે, એકને પુનઃ જ આવ્યા કરે. મહેનત કમી ગઈ ને? એવું આ શુષ્ક જ્ઞાન છે. બધું આજે બહાર પડ્યું છે ને, બધું રાસ્તો બાસ્તો બધું શુષ્ક જ્ઞાન છે. એ જ્ઞાન તો તમારે જાણવાનું સાધન છે, સાધ્ય વસ્તુ. જ્ઞાન તો ચેતન હોય, આવું આમ ના હોય. આ તો આ તો જ્ઞાન જ્ઞાન કશું કામ જ નહીં કરતું. નહીં આડલ રહે છે ને, અને તમારું જ્ઞાન કામ કરે છે ને. તો ચેતન હોય જ્ઞાન, એનું નામ હોય કે ચેતન હોય. આ તો આઈડલ પડી રહે. તમારા અવરી વ્યક્તિઓ જાય તો જ્ઞાન આઈડલ પડી રહે. આઈડલ પડી રહે છે ને, ક્યાં સુધી ભણેલા છે? ગજે લાવો પેલું ચોપડી. હા સાધુ સંન્યાસીઓ ફાઈ ગયા. જો મારા મહારાજ નું બે ત્રણ પુસ્તકો આપણે ખોઈ નાખ્યા શિષ્ય. તો પછી શિષ્ય ખોઈ નાખ્યા પછી શિષ્ય મહારાજ શું કરે? સબકો આપે ને. હે સમજ ને? હવે ત્યાં આગળ ગુનો કોનો છે? મહારાજ ને મનમાં એમ થયા કરશે કે આ સારું અમારું પુસ્તક ઉપકાર થવા મળે મહારાજ ને. એટલે ભોગવે છે મહારાજ, ભોગવે છે. મારો નો દોષ છે. શિષ્ય નો તો જયારે પકડાશે ફરી ત્યારે શિષ્ય નો દોષ છે. આજ મારા પકડાયા એટલું જો સમજો ને તો જગત કલ્યાણ થઈ જાય. ભોગવ્યા નહીં ભૂલા તો જે આને મને માર્યો કે છે એટલે ભાઈ એનો શું દોષ છે? એ સમજાય તું ને? આ વકીલ ડાક્ટરે દવા એવી આપી તે મારી આંખ જતી રહી. કેવું કે ઠીક છે તારે હીરાબા નું આંખ જતી રહી તારે લોકો કહે છે દાવો મળો એની પર. હીરાબા કહે ના ભાઈ એનો શોધ છે મારું આવું મારું બનવાનું છે તે બન્યું છે એમાં એનો વિચાર સારું કરવા ગયો હતો. હીરાબા ન્યાય કર્યો ને હે લોકોએ ચઢાયેલા એમને કે દાવો મળવાની પર શું ના હોય એને એનો શું દોષ વિચાર્યો કામ કરવા ગયો. ભૂલ તો થાય ને દરેક માણસની ભૂલ થાય તે આપણા પ્રારંભ હોય વાંકું હોય તો જ ભૂલ થાય. સમજ્યું નહીં ભોગવે એની ભૂલ કોને ભોગવી કોની ગઈ વાંકી એના બધી આપણે ભૂલ નહીં. તમને એવું લાગે છે એવું ભોગવે એની ભૂલ આ બધા વાક્યો જુદી જાતનો હોય. હા સાંભળ્યો જ ના હોય કોઈ દાડે કોઈ દાડે આવું સાંભળો ને કોઈ અવતારમાં ના સાંભળો મારી હોય. લાવો તો પેલું ચોપડી લાવો કે અમે જૈન પ્રશ્ના છીએ કે અમે વૈષ્ણવ પ્રશ્ના છીએ જ્યાં સુધી સ્વામિનારાયણ પ્રશ્ના છે કે સ્ત્રી પ્રશ્ના છે આત્મા ક્યારે કરે નિષ્પક્ષપાતી થાય ત્યારે આત્મા જાણે આત્મા જાણે તો નિષ્પક્ષપાતી થાય. એમને પહેલો નિષ્પક્ષ થાય થાય તોય ન કમું છું તો ખબર પડે ને. પછી એમની માણી ચાદરાદ હોય ચાદરાદ એટલે બધા ધર્મ વાળા બધાને ગમે દરેક ધર્મ વાળા ભેગા થયા ને બધાને ગમે સમજાય છે. અને બીજું શું તમે જોવા જાવ તો પહેલું પૂછવું કે આ દુનિયા કોને બનાવી કે ભગવાન બનાવી એટલે ત્યાંથી જ આપણે ઉઠી જઈને ચાલતા થયું હતા. જો મોક્ષ ગયું તો ના દેવું કારણ કે જાણે ખબર જ નથી કે કોને બનાવી ભણ જ નથી જગતને. અનંદરતાથી આનું આજ ગા ગા કર્યા કે ભગવાને બાપે કોઈ બનાવી જ નથી. આટલા ચિહ્નો પછી આપણે એને ઉપકાર તો બોલાવી નહીં હંમેશા થોડું ગમે આટલી સમજી કાઢી ચિહ્નો ભણાવ્યા હોય ને તેનો ઉપકાર ના બોલાવે તો કોઈ પણ થોડું જોડે આ બોલાવી નહીં ત્યાં જો મોક્ષ જોઈએ તો આત્મા જોઈએ તો આત્મા ના હોય ત્યાં આટલા પશ્ચાત્મા આત્મા જ ના હોય. અને જો ભગવાન જોઈએ તો કહ્યું ત્યાં આત્મા ના હોય તો અમે ભગવાન પોતાના દિવસ દેખાતા છીએ પૂરો થઈ જાય ત્યારે એ પ્રગટ થાય. આત્માનો અનુભવ તમે કરાવીએ આત્મા પ્રાપ્ત કરાવીએ ત્યાં દેશ પ્રકાર આત્મા પ્રાપ્ત થયા તો દેશ નીકળે અમારે આવો સર એ તમે સમજાવ્યું ગરીબ વાત છે. અને આ જેમ છે એમ સર જગતને રાષ્ટ્રિક જવું પડશે. કેવું જવું પડશે? આ જે રાષ્ટ્રિકતા નથી એટલે ભયના સાયન્ટિસ્ટે મને પૂછે છે કે શું ભય ક્રિએટર નથી? ત્યારે મારે એમને કહેવું પડે છે ભય ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ. શું કહ્યું શું કહ્યું? ભય ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ ના હોય આટલું પરમાત્મા છે. અને એ થોડો જ્ઞાની પાસે ભલે ત્યાર પછી બધા પોતાના દોષ નીકળવા મળે એ તો એટલું દોષ દેખાય એટલે કેટલા દોષ દેખાય છે? હું ડાયો કેવો દેખાય પણ દોષ ના દેખાય. એમાં એ કોની ડાયો નથી એ પૈસા તો ડાયો નથી અત્યારે તમારી ગુજરાત ક્યાં છે? આ તો પ્રગતિ નચાવે છે. કોણ નચાવે છે? આ કોણ નચાવે તમને? પ્રકૃતિ નચાવે છે ના કે છે પછી હું નાખું એટલે બધું પ્રકૃતિ નચાવે તમે શું નાખી બોલો છો? એ સમજાય તમને? ના સમજાય તો આ કડક બોલવાનું થોડી જો સમજાય તો બોલેલું કામ નહીં પછી નકામ ઊંચું ઊંચું થાય કારણ કે મારે વાસ્તવિકતાનું બોલવાનું અહીં વાસ્તવિકતા અહીંયા અહીં અંધાર નામ રાખવાનું હોય નહીં, કાંઈ વાસ્તવિક જાણવું હોય તો અહીંયા આપવું, નહીં તો બીજું કામનું નથી. આ બધા સ્ટેન્ડર્ડ છે બહાર, એ સ્ટેન્ડર્ડમાં જો રહેવું હોય તો ત્યાં રહેવું, અને સ્ટેન્ડર્ડ બહાર નીકળવું હોય અને વાસ્તવિકતામાં આવવું હોય તો અહીંયા આપવું. સમજે કે ને તમારે શું ઈચ્છા છે? વાસ્તવિક જાણવું. હા તો વાસ્તવિક ને પાછી બહાર ત્યાં વાસ્તવિક ના હોય, સમજે ને? આ તો બધા પોતાના દોષ નથી ને દેખાતા, બધાને કોઈ ભાવો બાવી કોઈ નહીં, પોતાના દોષ ના દેખાય, પોતાના ગુણ દેખાય. અમે છે અમે છે અમે છે, હું આ ડગોલા જેવો છું, કે કોઈ જાનવરમાં જતો હોય તો ટોલ થાય છે. આ પોપાભાઈનું રાજ નથી, આ ત્યાં તો ટોલ થાય છે, ઝેસ ટોલ થાય છે. શું થાય છે સમજો ભાઈ ને? અમારા સહેન થઈ છે ને હમ હમ હમ. ભગવાન હમણાં વિરોધી છે. કોના વિરોધી છે? તેના વિરોધી છે. લોભના વિરોધી નથી, ક્રોધના વિરોધી નથી, હમણાં વિરોધી. જો આ સાહેબને હમ નથી તો કેટલા પ્રેમ પતિ બોલાવે બધા. આ સાહેબ છે એ મોટા સાહેબ છે. ત્યાંના સાહેબ છે જાણ છો? હા એમને સમજ પડે. એ બાજુ બધા હમ હોય ને, આપણે નીચે રહી ગયા સાહેબ, બધા ઊંચી જાળગાળી પડે યાર. ત્યાં તારો હમ જોયેલો નહીં, નહીં જોયેલો એ નહીં નહીં એને ઓગાળી નાખો પછી ડિઝોલ્વ કરવો પછી. એ કઈ રીતે? રીત ના કરે, આ નકલ નથી કરાય, નકલ ની ક્લિયર નથી. આ એક જ કલાક માં કરી આપીશ. કઈ રીત ના પૂછ્યું, રીત પૂછ્યું ને તો શું થાય? નીકળતી ચીજ મળે, કેવી મળે? કાંઈ નહીં નીકળતી જાય, શું નીકળતી? નીકળતી માં નકલ ના ભાઈ, નહીં નીકળતી માં નીકળતી માં નકલ છે. નકલ કરવી કરે, નકલ નથી કરવી. મારે અહમને ડિઝોલ્વ કરવો હતો, મારે નકલ નથી કરવી, મારે અહમને ડિઝોલ્વ કરવો છે. હા અમને ડિઝોલ્વ કરી આપવું, કાંઈ મોક્ષ આપવું, અમને ડિઝોલ્વ કરી આપવું, દિવ્ય ચક્ષુ આપવું, બસ બધે આત્મા દેખાય. જીવ માત્ર નું નહીં, ત્યારે ગુરુ ના બહુ આત્મા દેખાય. શું શું જાણ? ગુરુ ને કહે છે કે ભાઈ તમારે જો કરવું હોય તો પૂરું કરવું હોય તો આવો, ના કરવું તમે જ્યાં થયો હોય તો અમે અમારે ત્યાં કંઈ જરૂર નથી કહે. પણ મારે ફરજ છે એક વાર તમને હારી જગ્યા જોઈએ, મારે તમને દેખાડી. શું કહ્યું? અરે ભૂલો નહીં દેખાડે એમ શું કારણ? પ્રયત્ન કરી છે તોય નથી જતા. પ્રયત્ન પ્રયત્ન થી જાય નહીં, પ્રયત્ન ની જરૂર જ નહીં. પ્રયત્ન કરવાથી તો સંસાર ચાલે, દોષ કાઢવા માટે પ્રયત્ન ની જરૂર નહીં. સાચું જ્ઞાન ત્યાં પ્રયત્ન કરવું જોઈએ. જ્યાં આગળ આ જ્ઞાન છે, જ્યાં આગળ જળ જ્ઞાન છે, જળ ત્યાં આગળ પ્રયત્ન કરવું. અને પ્રયત્ન તમારા હાથમાં ત્યાં છે, આ તો બધું કપી દીધેલ આવે છે. અહીંયા તને પ્રગતિ થઈ જાય. પછી પુરુષ થયા પછી પૂછતા પણ થાય, ક્યારે થાય? તારે જાણવું છે બહુ મોટું પુસ્તક પૂછ ને કઈ તું આમ માખું પૂછી છે. હું તને સીધો ગયા પાછું માખું પૂછી છે. વાંધો નથી, મારે પૂછવા જેવું કશું થયા જ નહીં. મારે તો અનુભૂતિ કરવી, હાથમાં આપી અનુભૂતિ. આ અનુભૂતિ બહાર ચાલે છે ને, આ જે બહાર અનુભૂતિ ચાલે છે ને, એ અનુભૂતિ જ ન હોય. આ તો ચિત્તને હોનું માનવાની અનુભૂતિ ચાલે છે. ચિત્તને હલું પર જયારે વેચવા જશે ને ત્યારે બજારમાં ની કિંમત આવે. ત્યારે બધા ઘેર કરણ કે ચિત્ત મિલ રાખે, બધા મજા કરે ખરા. આપણે હોનું મળી ગયું, હોનું મળ્યું, પણ જયારે વેચ્યા વેચ્યા અનંતરતાથી આવું ભટક ભટક ભટક ભટક ભટક નિષ્પક્ષપાતી થાય તારે આ કામ થાય. નિષ્પક્ષપાતી ફરી તમે નિષ્પક્ષપાતી મુક્તિ સુખ લાવો. આ આશ્ચર્ય છે, અગિયારમું આશ્ચર્ય છે વર્લ્ડ માં હોય નહીં. જો આમાં કજું કજું અમે વાંચીએ કોઈ નથી બેસી તમારી. હું કઈ જાણું છું ફોર કશું ગોળ્યું નથી. આમ કાચલા પટે પટે કરો છો કશું કોઈ ગાળ બાળે કોઈ ગોળી નથી. આ બધા સ્ટેન્ડર્ડ છે, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, એને સ્ટેન્ડર્ડના માસ્તરો છે. એને ખોટું નથી કહેતા, પણ જાણ્યું તો કોનું નામ કહેવાય? જાણ્યું, જાણેલું જ્ઞાન ચેતન હોય. કેવું હોય? આ તો બધું ભાઈ આ રે લઈને આવ્યા. હું કઈ શું જોવાનું છે? કશું એક એક અક્ષર ના પામે એમ તો એક વાર નથી પામ્યા. અમારો શબ્દ દરેક ને બેસી જવો જોઈએ. અમારી વિતરાગ વાણી હોય. શું કહ્યું? અમારો શબ્દ ત્યાં જાય, પણ તને જાતે લઈ જશો. કારણ મને નથી ખબર. બોલું, આ મનમાં આડી ગઈ ને, હું કઈ વાણી બેસું છું. ખુલ્લું કરવું પડે. આપણે ઘરમાં ઘરમાં બેસવા ને ત્યારે સીધું થવું પડે. ના બધું પડે. અને શું જાણ્યું? કોઈ જાણ્યું હોય મને કહે કે મેં આ જાણ્યું છે. જાણવાનો અર્થ શું થાય છે? પ્રકાશ થાય છે. પ્રકાશમાં ઠોકર ના લાગે. આ તો આખો ધારો હે આથી એની ઉપરીમાં સડ સડ કરે છે ને, એની પાસે કંઈક પ્રકાશ થયો મને કહે છે. અને અનુભૂતિ તો હોય ને, અનુભૂતિ તો ચોખ્ખું લખ્યું નહીં કે વિના સર્વજ્ઞની કૃપા મહા મુશ્કેલ અનુભૂતિ. આ તો અનુભૂતિ આ વિકલ્પી છે. કેવી છે? 2000 અનુભૂતિ વિકલ્પી અને નિર્વિકલ્પી. વિકલ્પી બધા સંતોષ માની દઈએ. કહેશે કે રોગ ઓછો થાય તમે કહેશે. કહેતી એ શબ્દ કહે બહુ થઈ ગયો. જ્ઞાની નો એક શબ્દ કહે, એક જ શબ્દ નથી. આ કઈ કે થયેલો છે ને, થયો મુખ માં જ રહેશે નિરંતર. અહીંયા જઈએ ને નિરંતર મુખ માં જ. જો શંકાશીલ માણસ હોય તારે ફ્લેમ બે કરો. એ તો ત્યાં આગળ નિશંક થવું પડે કે તેમ નહીં ચૂકે. નહીં તો દાદાનું નામ દેખી નહીં ચૂકે. એમ કરી રહેવું પડે. આ આ બાબુ દાદાનું નામ દે ને જોઈ જાય. આ છોકરો કહે મોક્ષ મોક્ષ કોઈ કહે છે? આ વર્લ્ડમાં કોઈ કહી લાય મારી પાસે? મારે બોલાય નહીં. જે અનુભૂતિ બોલે છે ને તેને મારી પાસે લઈ. કોઈ સાહુ સાધુ સુધી બોલતો હતો. હું અહીંયા યાર છે. કોઈ કહું અનુભૂતિ શું સમજો તમે? કમ થઈ જશે. આ તો બધી ઘેરઘરની પોતા પોતાની માનેલી અનુભૂતિ હશે. કેવી છે? પોતાની ભાષાની. દરેકની ભાષા જુદી હોય, જાણું છું. દરેકની લેંગ્વેજ જુદી જુદી હોય. પોતાની લેંગ્વેજમાં માનેલી વિકલ્પી. અહીં તમે જબરજસ્તી નથી. આ તો હા આપ અહીં આપવા જેવી ચીજ જ નથી. આ તો તું અહીં આવી પડે છે વાત કરીએ. મેં વાત જ ના કરી. આ તો બિલકુલ કહે કે તું કરું છું એ જ કરવો છે એવું કહીએ. શું કહીએ? કારણ કે અહીં કોણ બધા બહાર ઉતારું હું? અહીં તો એની મારે આવી પડે. એક એક માસ દેવું છે ને બહાર બહાર ઉઠાવવું પડે. શું એ કહ્યું? આ નવરો શું કે બધા ઉઠાવવા માટે તને તો આ સંતોષ ના થતો હોય, તારું પ્રાપ્તિ ન થયું હોય તો અહીંયા આગળ આવવાનું કોઈ કારણ છે? અરે સાહેબ, તો તાપી થઈ ગઈ જરૂર નથી. તમે સંતોષ છે ને? હે તો સંતોષ ના હોય તો કોઈ પણ જગ્યાએ પ્રાપ્તિકરણ માટે કઈ જગ્યાએ તો સાધારણ વિશ્વાસ રાખવો પડશે. આ તારા આત્મા દેખે છે, આત્મા દેખાય છે ને, આ બધાને દેખાય છે, ગાય ઘોડા કૂતરા બધામાં આત્મા દેખાય. આત્મવત સરસ ભૂતે શું થયો છે? કેટલા વર્ષ? 40 વર્ષ થી મારી જોડે છે. તું 2.5 વર્ષ માં તે મારી જોડે છે. મેં તો લાખ અવતાર જાય તો આ ભૂતિ આત્માની અનુભૂતિ ને આ મોક્ષ કેવો ને એ બધી વાત જ ક્યાં થાય? આ તો આશ્ચર્ય તારા સાંભળવામાં આવશે. આશ્ચર્ય પછી ખડકાર થઈ ભડકાર થઈ જાય કે આ શું આવું ખોટું? આ હોય નહીં આવું, છતાં બન્યું છે ને, હકીકત છે ને. એ જગ્યાએ થોડો પગ તૈયાર થાય પછી આવજે. કારણ કદાચ એવું નથી આ સમજો ને, ત્યાં એકવાર અનુભવ તો આગળ થયો છે ને, અનુભૂતિ થઈ છે ને. ત્યાં બી બાકી છે અનુભૂતિ થઈ હોય તો પછી ત્યાં બીજી અનુભૂતિ જરૂર નહીં, અને જો બાકી હોય તો કરી ના તો એ વિકલ્પી છે. બધું એ બધું જૂઠું છે બધું, એટલે ત્યાં આગળ બજાર વેચવા જે ચાલો નહીં આવે. બે માલ છે આ જગતમાં, કાં તો વિકલ્પી છે કાં તો નિર્વિકલ્પી એ અલૌકિક કહેવાય, અને વિકલ્પી અલૌકિક કહેવાય. સંકલ્પ વિકલ્પ બંધ કરાવે છે ને, એ તો ચાલુ જ હોય. આ તો એવું છે ભાઈ, આ પદ ભાઈ આ વસ્તુ એવી છે કે તું રહ્યો છો આ, અમે અમારી પાસે બુદ્ધિ ના હોય બીજું, અમે અભૂત કહેવાઈએ. બોલ શું શું છે? તું કેવી થઈ તારે ગમે વાત કેવી રીતે ગમે તને? તું બુદ્ધિથી માપવા જેવું છું, બુદ્ધિથી માપવા એવું છે નહીં. અમે અભૂત છીએ એટલે બુદ્ધિ બાપા એવું છે, તું માપવા જેવું છે. અને તે તારે માપતા આવડ્યું છે ને, માપના થયા 5 મિનિટમાં માપી દે, વાર ના લાગે. તારે માપતા આવડ્યું છે ને, હજી તું બહુ વાર લાગશે, ઘણો ટાઈમ જોઈશ. અમારે એક શબ્દ સમજી જાય માણસ, જોવાને કેપ ના ચડ્યો હોય તો ખોટો ખોટો કેપ કોઈ ના ચડાયો હોય, આ ધ્યાનમાં ના બેડ્યો હોય. આ ધ્યાનથી તો માણસો ધ્યાન એટલે શું છે? આ સિવાય છે ને જગતના લોકો ધ્યાન એ શું છે? માદકતા છે. શું છે માદકતા? તમે સમજ્યા છે માદકતા નો અર્થ? સમજે ધ્યાન 20 વર્ષ માં સીધા સીધા માણસ હતું. અમારે તો 2-2 જણ આવી ગયા. પેલા કહેતા કે તમારું જ્ઞાન અમને ગમે છે, પણ અમને અનુભૂતિ કરાવડાવો. શું? અરે ભાઈ અનુભૂતિ ત્યાંની અનુભૂતિ, અત્યારે અનુભૂતિ જ છે ને. તારું અસ્તિત્વ છે અનુભૂતિ નથી, અસ્તિત્વ છે અનુભૂતિ બીજી ત્યાંની અનુભૂતિ જોયા. બીજી અનુભૂતિ મારે કૃપા જોઈએ, એટલે કૃપા કૃપા કૃપા પાત્ર થવું એવો થયો છું. કૃપા પાત્ર કેવો હોય? હા સરળ હોય, ત્યાં સરળતાની જરૂર છે, જરૂર રુજુતા એ બધું ખરું ગુણ જરૂર ખરી. જે તારું થયું તો એક અત્યારે સરળ માટે પેલો રુજુતા આવે એવું કર. ત્યાં બે સરદાર ત્યાં આગળ ત્યાં કરતો હોય ને તે કર, રુજુતા આવે ત્યાં સુધી કાઢો. રુજુતા એટલે સરળતા, સાચી વાત સર સમજી જઈને સર સતત. અને તરત આટલો વગર વગર કરશે વગરતો નથી, એસિડ રાખવું તો વગરતો નહીં. તારી પછી શું કરવાનું છે અને કરવાનું શું માલ? એટલે અમે રહ્યા બુદ્ધ એ બુદ્ધિ માપવા જાય છે. શિવ જેમ જડવાનું છે એના કરતા એમ સવારે તો હોય કે જ્યાં હોય ને ત્યાં બરોબર છે, તે એને નથી ભાવતું. એ કહેતું નથી આ કહેતું નથી, બે શિવ કહે બે બધી એક ટુકડો આવું છે ને. અને તમે તો અહીંયા આવવાની છૂટ છે, તારે જયારે આવો ત્યારે આવજે. અહીંયા આવીનો મળતો નથી, અહીં તો અમે અભૂત છીએ. અભૂત એટલે બુદ્ધિ અમારા બિલકુલ હોય નહીં. આ બધા તું ગયેલો એટલે બધા બુદ્ધિશાળી શું બુદ્ધિશાળી ને, અને બુદ્ધિશાળી શું હોય એ બધા શું હોય, ઇમોશનલ હોય. શું અનુભૂતિ તો કોઈ દાડો થાય નહીં, બુદ્ધિશાળી રે અનુભૂતિ કોઈ દાડો થાય નહીં. સમજ ને, એ તો સમજી ગઈ. માટે સંસારમાં આવું રીતે રહેવું છે પોતે આત્મ કરવું. અંધશ્રદ્ધા એટલે શાંતિ મળે. અંધશ્રદ્ધા રાખો તો બી શાંતિ મળે. એ અંધશ્રદ્ધા રાખે તો પણ શાંતિ મળે ને. અરુણભાઈ તો નામ જ છે રોંગ બિલીફ. એ તો કઈ કહેવાનું તો જરૂર પડે ને. જેની અનુભૂતિ કે સ્ટેજ પ્રાપ્ત છે, આ બોના જેવું કીર્તન હોય ને, બધી કર્યું હતું એને થઈ ગયું. અમારા શોમાં આ ગયા તો વેચવા જાય સર, ખબર પડી વેચતો જ નથી જવા દે. કેવી રીતે ઊંઘી ગયા પછી ખબર નહીં પછી હું જવાબ છું. હા તો સાચે કેવી રીતે ઊંઘી ગયા પછી હા પે બેઠો હોય આમ ટીકડે શું થાય, ટીકડે શું કરે એટલે સ્પર્શ થાય ને. સ્પર્શ થાય એટલે જાગી જવાય, સ્પર્શ થાય એટલે જાગી જવાય. ભગવાન એમ કેવા આપનો અવતાર આપે છે ખબર નથી. ભગવાન ભગવાન ની ભૂલ કેટલીક થઈ છે. 84 લાખ અવતાર માંથી એક અવતાર છે. 84 લાખ અવતાર માંથી આ એક અવતાર છે. ના તો એમ નહીં, આપણા આપણે શી કાઢી નાખે પણ એમની શી જરૂર છે. વગર અમને બત્રા બત્રા રાખીને મનુષ્ય સારી રીતે રહેવાનું જીવવા ઈચ્છે છે. મચ્છર વધે છે, માખો વધે છે, જીવડા વધે છે. મનુષ્ય સારી રીતે જીવા ઈચ્છે જ. જીનેટિકલી આ પ્રમાણે થયું તો થયું ને, જીનેટિકલી એમ કે જે થયું હશે એ પ્રમાણે થયું નથી. હજી ઇવોલ્યુએશન જે થયેલું છે એ પ્રમાણે એમ કે પૂર્યું આવ્યું એમ આપણા ઘર કોલ કરશું. તમે એ જ મન મુખ્ય છે ને, આ પરમાત્મા જે છે એ પરમાત્માએ આ બધું બનાવી છે. આપણું લીલા ક્રિએટર છે, ક્રિએટર છે ઊંઘા નહીં, ઊંઘા તો નહીં ભાઈ. સંસાર તમે કહો તો મારે ચાલુ ચાલુ એમ કે ચાલુ બરો આવે તો ઘર માં દુઃખ થાય મેં તો ઘર માં વજે સંસાર જ છે ને આ સંસારમાં એ જ છે આ સંસારમાં એ જ છે ભગવાન ક્રિયા નથી ક્રિયેટર નથી એવો તમે કહો છો અમે તો એ ખબર બીજા ને અધૂરા અધૂરા નહીં માને અધૂરા નહીં માને ના બીજા બધા એના જેવા નથી એવું કે કારણ કે તો શ્રદ્ધા બેઠી ગઈ ને એને શ્રદ્ધા બેઠી ગઈ ના હા અમે માનીએ છીએ ને તે પૂરા એવું જો નામ આવે ને શ્રદ્ધા બેઠી હા પણ બીજાને એટલે એ ભજે નહીં એમ એવું રા માનવામાં આવે ને તો કોઈ એક જોડામાં રહે નહીં સંતોષ ના થાય એટલે કુદરતી નિયમ જ એવો છે ધર્મ બનતો હોય ને ધર્મ જ મજા આવે અને ફોર્સમાં બનતો હોય ને ફોર્સમાં મજા આવે આ સ્ટેન્ડર્ડો છે બધા શું છે માધ્યમ છે સ્ટેન્ડર્ડ તો નહીં કહેવાય માધ્યમ છે કોઈ એમ કે પૈગંબર માનતો હોય કોઈ ક્રિશ્ચિયન માનતો હોય કોઈ જે પૈગંબર સાહેબ ને અરે તમારા આ સાહેબ જાણે છે ખરા પણ કેટલું આ એક જ વેળા જેટલું જાણે છે બીજા 19 વેળા જાણવાના છે એના મનમાં આશે સાહેબ બીજી બાકી બહુ બહુ બાકી છે હજુ તમે પૂજે છે નમસ્કાર પૂજન શું છે તે નમસ્કાર બીજા કારણ બધા બધી ભેગા થાય એવું ઘરના બધા કારણ ભેગા થાય પણ જ્ઞાની મળે બધું નતો મળે જેમ બીજે બિલકુલ નકામ જાય ને એ બધું નકામ જાય હરેક કાર્ય થાય ને કાલે બી સરગમ છે હવે એમાં સાધન કાળ મળ્યું અસાધારણ ના થાય મોરારજી આવવાના હોય બધી નાટા ભેગા થયા હોય કારણો સાધારણ કારણ અસાધારણ કારણ અસાધારણ કારણ કે જેના વડે કોઈ કાર્ય ના થાય જેના વગર સાધારણ કારણ આગુ પાછું જાય આગુ પાછું જાય સાધારણ આપણે આત્મા પ્રાપ્ત કર્યો ને એ અસાધારણ કારણ બધા સાધારણ કારણે બધા બહુ કેવા થાય કાર્ય સિદ્ધિ ના થાય ચિંતા ઉપાધિ એવી બાજુ વરસાદ થાય તો મારી તારી થઈ જાય થાય થઈ જાય તું આવી તું આવી તારી કરે તમે કેમ પાસે ઊન તું થઈ જાય ના થાય કે અમે અમે બોલીએ ઊન તું થઈ જાય ને જ્ઞાન હોય તો પછી વાંધો ના જ્ઞાન હોય તો આપણે સવારે પણ અમે દર્શન કરીએ ને, પ્રાઇઝ ને જોડે દર્શન કરવાનું પડે ને, એમ કરો છો અત્યારે પ્રાઇઝ નામ ઊઠું જ મોડો એટલે ઊઠું જ મોડો એટલે એવું દુકાન જ ખબર અને તે તો આખો જ આત્મા છે, બીજું શું અમે છે એવું જાણે છે. આત્માનું પેકિંગ છે ખરું છે, પેકિંગ બરાબર.